સ્નાન શા માટે થતા હતા? જૂના જમાનામાં પગપાળે ચાલીને લોકો આવતા, ગુરુ પધારતા. હવે જૂની પ્રણાલી એવી હતી કે ઘરમાં કોઈ પણ અતિથિ આવે તો એનું પાદપ પ્રક્ષાલન જે ગ્રહસ્થ છે એને કરવું જોઈએ. પાદપ પ્રક્ષાલન કરીને ચરણ ધોઈને ભીતર પધરાવતા. હવે ચરણ ધોવા છે તો શેનાથી ધોવા? કેસરથી ધોવા, પછી પધરાવતા. હવે અમે લોકો કંઈ પગે આવતા નથી, પગ અમારા ગંદા થતા નથી, ચપ્પલ પહેરીએ છીએ, મોટા છે, બધી રીતે પગ સાફ સુથરા છે. છતાંય ધોવા હોય તો ધો, ભલે એમાં ધોવામાં કાંઈ વાંધો નથી પાછો, પણ એમાં કેસરનો બગાડ કરવો એના કરતાં ઠાકુરજીને બે સામગ્રી વધારે શા માટે ન ધરવી? મારો એવો ભાવ. એટલે બને ત્યાં સુધી હું ડિસ્કરેજ કરું છું. પણ શું થાય કે મહાપ્રભુજી એક બહુ સુંદર વાત કહી છે કે વિશ્વજયીનો સ્ત્રી જીતા ભવંતી. આખા ગામને જીતીને આવે, ઘરમાં બાયરી પાસે આવે ને પૂછે કે ક્યાં ગયા હતા, તો ભીગું બિલ્લું થવું પડે ને. ત્યાં જોર ચાલે નહીં ગામને જીતવાનો, ત્યાં પરાજિત થઈ જતો હોય છે. વિશ્વજયીનો હિ સ્ત્રી જીતા ભવંતી, વિશ્વને જીતીને આવે ને સ્ત્રીથી હારી જાય બાયરીથી પોતાની. એમ મારી સાથે કિશનગઢમાં એક વખત એવું થયું કે મેં એક ભાઈને સમજાવ્યો કે ભાઈ મને આ કેશર સ્નાન માફક નથી આવતું, નહીં કરો. તો એણે મને કહ્યું કે તમે એવો અહંકાર કર્યો કેમ કે આ તમારો પગ છે, આ તો મારો પગ છે. મેં કહ્યું આ તો ચોક્કસ કર, તો હવે હું તને કોઈ દિવસે ના નહીં પાડું. પછી હવે કિશનગઢમાં હું કેશર સ્નાનની ના નથી પાડતો તે દિવસ પછીથી. તો હજી પણ બહારગામમાં કોઈ પણ કેશર સ્નાન કરાવે તો મને એમ લાગે કે નહીં મારો પગ મારો છે. પણ હવે કિશનગઢવાલા એમ કહે છે કે તમે એવો અહંકાર કેમ કરો છો કે આ તમારો પગ છે, આ તો અમારો પગ છે. મગ પછી કેશર સ્નાન કરાવ કે એસી સ્નાન કરાવ, બધી તારી ઈચ્છાની ઉપર નિર્ભર કરે છે. કે મારો પગ માનવો અહંકાર હોય તો પછી મારાથી ના ના પડાય ને. એટલે હું ત્યાં છૂટ આપું છું, બાકી મને ગમતું નથી ખરેખર. તો ઘણી વખતે આ ભાવનો ભેદ છે એ મૂળ ચરણનો ભેદ નથી કે માં હું કિશનગઢના કોઈ વૈષ્ણવને પ્રિવિલેજ આપવા માગતો નથી, પણ એવો સણસણતો જવાબ એણે આપ્યો કે તમે એવો અહંકાર કરો છો જ કેમ એ બતાવો મને. મેં કહ્યું ના હવે નહીં કોઈ દિવસ કરું, ચાલ અહંકારો ન કર્તવ્ય સર્વતા બાધક હતું, સર કરતા રહે જે કરવું હોય તે. તો ભગવાન પણ એવી રીતે કહેતા હોય છે ઘણી વખતે, તમે જો વિભૂતિને નોખા ગણતા હો અને ભગવાનને એમ કહો કે તમે એવું અહંકાર કરો છો જ કેમ કે આ તમે છો, તો ભગવાન કહે તો પછી તું વિભૂતિની પૂજા કર ચાલ. બાકી નહીં તો પ્રભુના શ્રીઅંગમાં બધા દેવતાઓ બિરાજમાન છે અને એમાં કોઈ અન્યાશ્રય નથી થતો. પ્રભુથી નોખા કરીને જ્યારે આપણે એમને ભજવા માગતા હોઈએ તો ડેફિનેટલી અન્યાશ્રય થાય છે સકામથી. એટલે મૂળ એ મુદ્દાનો ભાવ છે. શ્રી મહાપ્રભુજીએ એને સાક્ષાત ન કહ્યું, શ્રીનાથજીએ સાક્ષાત ગોવિંદદાસને ન કહ્યું, અને રણછોડજીથી કહેવડાવ્યો. એનો એક સુંદર ભાવ તો એમને વર્ણવ્યો કે એમની એમનામાં અનન્ય નિષ્ઠા જાળવવા માટે. પણ ઘણી વખતે એવું હોય છે, એક સામાન્ય વાત સમજો કે દરેક પરિવારમાં કોઈક મમ્મીવાદી બચ્ચા હોય છે, કોઈક પપ્પાવાદી બચ્ચા હોય છે. તો મમ્મીથી કામ કઢાવવું હોય તો મમ્મીને ન કહી શકે પપ્પાવાદી બચ્ચો, એને પપ્પાને કહેવું પડે કે પપ્પા મમ્મીને કહો ને કે આજે ઢોકળા બનાવે. એટલે બચ્ચા ડાયરેક્ટ ન કહી શકે, પપ્પાને કહે ને પછી પપ્પા જઈને મમ્મીને કહે કે ભાઈ આજે ઢોકળા ખવડાવે. ને જે મમ્મીવાદી બચ્ચા હોય એને પપ્પાથી કોઈક પોતાનો શર્ટ મંગાવવો હોય કે કોઈ કમ્પ્યુટર મંગાવવો હોય તો પપ્પાને ન કહી શકે. મમ્મીવાદી હોય તો જઈને મમ્મીને કહેશે કે મમ્મી પપ્પાને કહે ને કે મને એક કમ્પ્યુટર અપાવે, એક ઘડિયાળ અપાવે. પછી મમ્મી જઈને પપ્પાને કહે. તો એવી રીતે કોઈક મમ્મીવાદી હોય છે, કોઈક પપ્પાવાદી હોય છે, કોઈ મર્યાદાવાદી હોય છે, કોઈ પુષ્ટિવાદી હોય છે. જે મર્યાદાવાદી હોય તેને સાક્ષાત પુષ્ટિવાદી કેવી રીતે કહી શકે? એટલે મર્યાદાવાદીને કહીને કામ કઢાવી લે ત્યાંથી. બચ્ચાઓ બહુ ચાલાક હોય, એમને ખબર હોય છે કે પપ્પાને કહેવા જશું તો ઝાડ પડશે, એટલે મમ્મીને ચડાવે કે તમે જઈને કહો, પછી એ જઈને કહે એટલે કામ બની જાય. એવી રીતે થતું હોય છે. અમારે ત્યાં તાજી મહારાજ વખતે, એટલે મારા દાદા વખતે, એવો નિયમ હતો કે રમાનાથજી જો પિક્ચર એલાઉ કરે તો ઘરના બાળકો જોઈ શકતા. એટલે કોઈ પણ પિક્ચર આવે તો જોવા માટે પહેલાં રમાનાથજીને બધાને વિનવ પડતું, શાસ્ત્રીજી આપ જરા પિક્ચર જોઈ આવો ને, શાસ્ત્રીજી આ પિક્ચર જોવા. પછી રમાનાથજી પિક્ચર જોઈ આવતા અને તાજી મહારાજને રિપોર્ટ આવતા કે આ પિક્ચર જોવા જેવી છે, તો તાજી મહારાજ એલાવ કરતા બાળકોને કે તો પિક્ચર જોવા જઈ શકો. રમાનાથજી ન કહે સેન્સર, પછી તાજી મહારાજ મના કરી દેતા કે પિક્ચર જોવા નહીં જવું. એટલે પિક્ચર જોવાની આજ્ઞા લેવી પડતી હતી તાજી મહારાજ પાસેથી, અને પ્રાર્થના થતી હતી રમાનાથજીની, દ્વારકાધીશની આજ્ઞા લેવી પડતી હતી પુષ્ટિ પુરુષોત્તમ ગોકુલનાથજીથી, અને પ્રાર્થના કરવી પડતી હતી રમાનાથજીની કે શાસ્ત્રીજી જરા જોઈ આવો ને આપ એક વખતે પિક્ચર. રમાનાથજી પછી પિક્ચર જોઈ આવતા પછી તાજીમાનને કહી દે કે આ જોવા જેવું છે, પછી બસ હોર હોર થઈ જતી બધી. કોઈક વખતે ચૂપચાપ ચાલ્યા જતા, એક વખતે બધા ચૂપચાપ ગયા અને ઓચિંત એવું થયું કે તાજી મહારાજ અને રમાનાથજી પહેલાંથી બિરાજાતા થિયેટરમાં, અને બાળકો આજ્ઞા વિના ગયા અને પછી તાજી મહારાજે બેટરી નાખીને બધાના મોડા જોયા, બધાને ભગાવ્યા ત્યાંથી, ભાગો અહીંયાથી. એટલે થિયેટરમાંથી પિક્ચર સ્ટાર્ટ થવા પહેલાં જ બધાને ભાગવું પડ્યું, કેમ કે રમાનાથજીને તે દિવસે પ્રસન્ન નહોતા કર્યા ગોકુલનાથજીને પ્રસન્ન કરવા માટે. એટલે એવી બાળકોની અગવડ હોય છે, એ બાળકોની હોય છે નહીં, દરેક બાળિશની પણ એવી જ અગવડ હોય છે કે કોઈકને પ્રસન્ન કરવા માટે કોઈકને ચઢાવવું પડતું હોય છે. સમાધાન તમારે મનોરથ કરવો હોય તો પહેલાં સમાધાનીને તમારે સાધવો પડે ને, પછી મહારાજ સુધી બીડા લેવા જવાય તે રીતે. મને લાગે છે કે હા, એટલે પૂજ્ય શરદ બાવાના પ્રશ્નમાં જે ટેકનિકલ સમાધાન તો મળ્યું, અને ત્યાં આપે જે સમજાવ્યું કે ભાઈ સ્વરૂપ કરતાં ભાવનો પ્રશ્ન છે મુખ્ય, એ હેતુથી આપે એ નિર્ણયથી સમાધાન આપ્યું. પ્રશ્નનો જે બીજો અગત્યનો સાંપ્રતના સંદર્ભમાં જેને કારણે આપણે આજે ચિંતન શિબિર યોજી રહ્યા છીએ, અને એ જેનો મુખ્ય હેતુ છે, એ થોડો મને લાગે છે કે અનુત્તર રહી ગયો છે. જે પરેશભાઈએ પણ થોડો ઇલોબરેટ કર્યો હતો કે ભાઈ જે પ્રપત્તિ માર્ગીય અધિકારી છે, હવે એને જ્યારે મહાપ્રભુજીની આજ્ઞા છે કે પૂજા પ્રવાહમાં તત્પર રહેવું, અને વિઠ્ઠલનાથજી જગન્નાથજી જ્યારે એની નજીકમાં બિરાજતા નથી, અને બીજું જેમ શરદભાવશ્રીએ આજ્ઞા કરી કે ભાઈ જે સાત્વત સંહિતા પ્રમાણે તંત્રોક્ત પદ્ધતિથી ને આપે જે પ્રમાણે કહ્યું કે જ્યાં પુરુષોત્તમની સેવા પૂજા થઈ રહી છે ત્યાં તમે તત્પર રહી શકો છો, પણ તો આમાં બે ભયસ્થાન રહે છે કે જો આપણે એક સંપ્રદાય તોર પર જેમ પરેશભાઈએ કીધું કે એ પ્રપત્તિ માર્ગીય અધિકારીનો વિચાર નથી કર્યો અને એને માટેના કોઈ માર્ગદર્શન આપણે તૈયાર નથી કરી શક્યા, મહાપ્રભુજીના વચનોથી અવિરુદ્ધ થયા, તો આનો કઈ રીતે આપણે નિર્ણય અથવા તો નિષ્કર્ષ લાવી શકીએ? મારો પ્રશ્ન એ છે કે દાખલા તરીકે ભાઈ હું પ્રપત્તિ માર્ગીય અધિકારી છું, અથવા મારે માટે ભક્તિ સેવા આ શક્ય નથી, પણ હું મહાપ્રભુજીને ઉપદિષ્ટ પ્રપત્તિ માર્ગીય માર્ગે ચાલવા માંગુ છું, તો મારે પૂજા પ્રવાહમાં કઈ રીતે તત્પર રહેવું? મુંબઈ જેવા ગામમાં રહેતો હોઉં કે રાજકોટ જેવી ફાસ્ટ લાઈફમાં રહેતા હોઈએ, તો આધુનિક સંદર્ભમાં તો પાછો પ્રશ્ન એ આવે કે મર્યાદા માર્ગીય મંદિર છે, પુરુષોત્તમ જ બિરાજે છે અને પુરુષોત્તમની જ સેવા થઈ રહી છે સાત્વત તંત્રોક્ત રીતે, એ કઈ રીતે નિર્ણય કરવો, એનું શું માર્ગદર્શન? એ એક મિનિટ જોઈએ. એટલે જે હિતેનભાઈ કહી રહ્યા છે ને, એની અંદર આપણે મહાપ્રભુજીના જે ઉપદેશો છે એને ગોપીનાથજી સુધી આપણે એક્સટેન્ડ કરીએ, તો ગોપીનાથજીએ દાસ્યમ તદેક શરણમ તત્પ્રસાદૈક ભોજનમ એવમ સપ્તવિધા ભક્તિ, આ એ જે આચાર્યચરણનું વચન છે એને કાંઈ એક્સપ્લેન કરનારું વચન છે. આ બાબતમાં કોઈ કારણસર સાધન દીપિકાની એક્સેપ્ટ યોગેશ બાવાશ્રી કોઈએ વ્યાખ્યા કરી નથી, તો આનો જો વિસ્તાર કરીને આ ડાયરેક્શનમાં આપણે વિચાર કરીએ તો જે અત્યારની આપણી પ્રપત્તિનો પ્રપત્તિ માર્ગનો અથવા કોઈ કારણસર સેવા ન નભતી હોય એનો વિચાર આ ડાયરેક્શનમાં કરવો જોઈએ. એટલે આ વિષય બધા સમજી શકે એવી રીતે થોડું તમે કહો તો વધારે ખ્યાલ. ગોપીનાથજીએ શું કીધું છે બધું જરા, એટલે હિતેન્દ્રભાઈના પ્રશ્નને ફરીથી અનુવાદ કરીને. હિતેનભાઈએ જે કહ્યું ને એની અંદર એ રહ્યું કે આપણે અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે સેવાનો માર્ગ કોઈ કારણોસર કઠિન લાગી રહ્યો છે, અથવા સેવામાં જે રીતે કાં તો કઠિન લાગી રહ્યો છે, ઘણા બધા કારણ હોઈ શકે, આપણી વ્યવસાયિક સમસ્યા હોઈ શકે, પારિવારિક સમસ્યા હોઈ શકે, અથવા પરિવારના જે સદસ્યો છે એમના વ્યવહાર આપણી સાથે એવા હોય એને કારણે પણ આપણને સેવામાં કઠિનતા આવી રહી છે. આ બધા કારણોને કારણે થાય છે શું કે આપણને અભાવ આવી જાય છે, એમ થાય છે કે ને આ સેવાનો આ માર્ગ છે અથવા મહાપ્રભુજી આજે કંઈ કહી રહ્યા છે એમાં આપણને ધીરે ધીરે અશક્યનો ઉપદેશ લાગી રહ્યો છે. કોઈ ડૉક્ટર આપણને કોઈ દવા આપી રહ્યો હોય અને એની અંદર આપણને ડૉક્ટરમાં શ્રદ્ધા પેદા ન થાય અને એ શ્રદ્ધા પેદા ન થાય તો છેલ્લે શું થાય કે એ રોગ દૂર ન થાય. આવા અશક્ય ઉપદેશને કારણે ધીરે ધીરે આપણે એમાંથી વિમુખ થઈ રહ્યા છીએ. શરદ બાવાશ્રીજી આ પ્રશ્નને છેડ્યો અને હિતેનભાઈની જે કન્ટિન્યુટીમાં વાત કરી એમાં આપણે એવો વિચાર કર્યો છે કે આપણે કોઈ કારણસર જો સેવા ન આપતી હોય તો આપણે પ્રપત્તિ માર્ગનો અનુસરણ કરવું જોઈએ. પ્રપત્તિ માર્ગનો પ્રપત્તિ માર્ગ એટલે શું? એટલે પ્રપત્તિ માર્ગની અંદર જે ડિટેલ તો બહુ મને હું વિસ્તાર કરી શકું એમ નથી, પણ જે અહીંયા આપણે આજે પુષ્ટિશરણના તમારી પાસે જો ચિંતનની પુસ્તિકા હોય એટલે અષ્ટાક્ષર દીક્ષા લીધી, અષ્ટાક્ષર દીક્ષા લીધા પછી એને જે કંઈ વિધિ નિષેધ કહેલા છે એનું અનુસરણ એને કરવું જોઈએ. અને એ અનુસરણ કર્યા પછી પણ એટલેથી જ એને અટકવું ન જોઈએ, એ એમાં પણ રહી શકે છે, શરણાગત તરીકે પણ રહી શકે છે, ભવિષ્યમાં એને ભક્તિ એટલે કે ગદ્યમંત્રની દીક્ષા આપણે ત્યાં જેને બ્રહ્મસંબંધની દીક્ષા લેવી હોય તો એમાં પણ એ પોતે પ્રવૃત્ત થઈ શકે છે. કોઈ કારણોસર આપણે ત્યાં એ આવડછેટ એટલે શરણાગતિ સાથે પણ આવડછેટનો વ્યવહાર થઈ ગયો છે એવું ન વિચારી અને પ્રપત્તિ માર્ગ જે આચાર્યચરણ સમજાવી રહ્યા છે અને જે ગોપીનાથજી કહી રહ્યા છે, ગોપીનાથજી એમ કહી રહ્યા છે કે આપણે ત્યાં જે નવધા ભક્તિનો પ્રકાર છે દાસ્ય સખ્ય અર્ચનમ શ્રવણમ કીર્તનમ સ્મરણ, એટલે શ્રવણ કરવું, અર્ચન કરવું, કીર્તન કરવું, સ્મરણ કરવું, વંદન કરવું, પાદ સેવન, આ જે નવધા ભક્તિના બે અંગ છોડીને એટલે કે આત્મનિવેદનનો અને દાસ્ય સખ્યનો સખ્યનો આ બે અંગ છોડીને આ જે સાત પ્રકારની ભક્તિ છે આપણે જાતે શ્રવણ પણ કરી શકીએ છીએ, કીર્તન પણ કરી શકીએ છીએ, સ્મરણ પણ કરી શકીએ છીએ, અર્ચન વંદન અને પાદ સેવન. અર્ચન શ્રવણ કેવી રીતે કરી શકીએ? જાતે શ્રવણની અંદર બે ઘણી બધી પદ્ધતિઓ છે, કાં તો આપણે જાતે શ્રવણ એવી રીતે થઈ શકે કે આચાર્યચરણના જે ગ્રંથો અત્યારે ઉપલબ્ધ છે એનો પોતે આપણે વિચાર કરી શકીએ, એને પણ શ્રવણ કહી શકીએ. આપણે જો ઉપદેશની મુદ્રામાં વિચાર કરવું હોય, ભાગવતનું અવગાહન પણ આપણે જાતે કરવું જોઈએ, ભાગવત સપ્તાહમાં જઈને ભાગવતનું અવગાહન મહાપ્રભુજી તો એને માન્ય નથી કરતા. જો ભગવદ્ લીલાના અનુસંધાનમાં આપણે જો એનો વિચાર કરતા હોઈએ કે શ્રવણનો, તો એને આપણે ભાગવતનો અનુસંધાન, કારણ કે પઠેચ્છ નિયમમ કૃત્વા એટલે નિત્ય નિયમપૂર્વક ભાગવતનું અનુસંધાન ભાગવતનું પઠન કરવું જોઈએ. એની વ્યાખ્યા કરતાં પુરુષોત્તમ જેમ જેમ આપે આપણે આ પ્રશ્ન કરો એટલે હું કહી રહ્યો છું કે જો શ્રવણ છે એ શ્રવણને ખાલી જાતે કરવામાં પુરુષોત્તમજી ત્યાં યમનાષ્ટક આદિ પાઠ પણ લઈ રહ્યા છે, એટલે કોઈ કારણસર જો ભાગવતનું પઠન આપણે ન કરી શકતા હોય તો ઘરમાં બેસીને ષોડશ ગ્રંથ પણ એ ભાગવતનો જે મેસેજ છે સેન્ટ્રલ મેસેજ છે એ જ આપણને ષોડશ ગ્રંથમાં પણ ઉપલબ્ધ છે. આજે આપણી પાસે એટલું બધું સાહિત્ય ઉપલબ્ધ છે ગુજરાતીમાં વ્રજભાષામાં, જે લોકો અંગ્રેજીમાં ભણી રહ્યા છે અંગ્રેજીઓ જે ભણી રહ્યા છે એના માટે પણ સાહિત્ય ઉપલબ્ધ છે, વેબસાઇટ ઉપલબ્ધ છે, સીડી એટલી બધી ઉપલબ્ધ છે કે મારો પોતાનો અનુભવ છે કે મેં મારા કોઈ કારણોસર સાધન દીપિકા જ્યારે કોઈ અમુક શ્લોક રહી ગયા હતા આપશ્રીને એટલે કે યોગેશ બાવાશ્રીને જે વ્યાખ્યા કરી અને મેં પોતે જાતે એ સાંભળ્યું, એ સીડી લઈને જ સાંભળ્યું, અને એ સીડી લઈને સાંભળ્યું ત્યારે મને એવું લાગ્યું નહીં કે હું જાતે અધ્યયન નથી કરી શકતો. તો શ્રવણ એ રીતે થઈ શકે છે, કીર્તન પણ અનેક પ્રકારે થઈ શકે છે. ભગવદ્ લીલાના સંદર્ભમાં આપણે તો કીર્તન કરી જ રહ્યા છીએ, જો મહાપ્રભુજીના ઉપદેશના રૂપે જો આપણે એને કીર્તન વિચારતા હોઈએ તો એ કીર્તન પણ આપણે જે કંઈ સમજ્યા, જેમ કદાચ હાલોલમાં અથવા ભરૂચની કોઈ શિબિરમાં જે જે એવી આજ્ઞા કરી હતી કે ત્યાં ઇઝરાયલની અંદર એવું થયું હતું કે આખી હિબ્રુ ભાષા નષ્ટ થઈ હતી, એ હિબ્રુ ભાષાને પુનરુત્થાન એટલે ફરીવાર જીવિત કેવી રીતે કરી, તો પહેલી એમાં ચાર જણા હતા, એ ચાર જણાએ નક્કી કર્યું કે મેં આને મારે ફરીવાર પુનરુત્થાન કરવું છે. એ પુનરુત્થાન કરવા માટે એમણે ચાર જણા ભણ્યા, એણે બીજા ચાર જણને ભણાવ્યા, ચાર જણાએ એના બીજા, એમ કરતાં સંખ્યા એવી થઈ ગઈ કે જે એની માતૃભાષા હતી એ માતૃભાષા પુનર્જીવિત થઈ. એવી રીતે આપણે જે કોઈ અહીંયા કોઈ કારણોસર જે લુપ્ત થઈ ગયું છે, મહાપ્રભુજીની વાણીનું અધ્યયન લુપ્ત થઈ ગયું છે, તો આપણે જે કાંઈ એનો સમજ્યા હોય, શ્રવણ કરીને જે કાંઈ સમજ્યા હોય, આપણે ભલેને પહેલા ધોરણમાં હોઈએ આપણે પહેલાં ધોરણમાં હોઈએ તો આપણે બાળ મંદિરવાળાને ભણાવીએ, આપણે આપણે લાગતું હોય કે આપણે પાંચમા ધોરણમાં છીએ તો આપણે ચોથા ધોરણવાળાને ભણાવવું જોઈએ, એ કીર્તનની પ્રોસેસ પણ આપણે સ્વીકારી શકીએ છીએ. સ્મરણ આપણે જાતે કરી શકીએ છીએ કે જે આચાર્યચરણના ઉપદેશો છે. સ્મરણ એ રીતે વિચારવા જોઈએ કે આચાર્યચરણના ઉપદેશનો તાત્પર્ય શું છે, શું અત્યારની જે માર્ગની પરિસ્થિતિ છે એમાં આચાર્યચરણનો તાત્પર્ય છે કે એનાથી કંઈ વિશેષ આચાર્યચરણ કહેવા માંગી રહ્યા છે, શું ગ્રહસેવાનો પ્રકાર છે, શું પ્રભુને સન્મુખ થવાનો જે કંઈ આપણને પુષ્ટિ પ્રભુની સન્મુખ થવાનો આપણી અંદર ભીતર ભક્તિનો ભાવ ખીલવાનો જે આચાર્યચરણનો અભિગમ છે એ રીતે આપણે કીર્તન અને શ્રવણ કર્યું છે અથવા કે કોઈ બીજી રીતે કરી રહ્યા છે એ પ્રકારે આપણે સ્મરણ પણ કરી શકીએ. અર્ચન વંદન અને પાદ સેવન એ આપણા ક્રિયાના લેવલ પર આપણી કોઈ અભિવ્યક્તિ છે, એ ક્રિયાના લેવલમાં અન્ય ગ્રંથોમાં પણ વર્ણિત છે, કોઈને ત્યાં જઈને પણ આપણે સેવા કરી શકીએ છીએ. એવું શક્ય ન હોય તો ઘરમાં